గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగేచితం దేయం దీనజనాయ చ వీతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం గీతాను గాన కరో విష్ణు సహస్రను పాఠ కరో భగవాన్ నా సాకార రూపను ధ్యాన కరో પછી કહ્યું નેયમ સજ્જન સંગે ચિત્તમ એટલે કે સત્સંગ કરો. સત્સંગની આપણને શું જરૂર છે એ વિશે આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યું છે. એ ગયા પ્રવચનમાં આપણે છેલ્લે કહેલું કે સત્સંગના શબ્દ છે એ ઓજાર છે, ટાચણું. શિલ્પકાર શિલ્પ ઘડે, મૂર્તિ ઘડે તો એની પાસે ટાચણું હોય. એ ટાકણાને હથોડીથી પથ્થરને કંડારે છે. એમ સત્સંગના શબ્દ છે એ ટાકણું છે. એનાથી શિલ્પ કંડારાય છે, આપણા જીવનનું શિલ્પ, જીવનનું ઘડતર થાય છે. શબ્દના ટાકણાને જે સમજે એને સત્સંગનો મહિમા સમજાય. પથ્થર ગમે એટલો સારો હોય પણ એને કંડાર્યા વગર તો કેવી રીતે પૂજનીય બને? એટલે સત્સંગની આવશ્યકતા ખૂબ છે. ઇટાલીમાં એક શિલ્પકાર થયો વિશ્વ પ્રસિદ્ધ, જેનું નામ છે માઇકલ એન્જેલો. એમને એક શિલ્પ કંડારવું હતું પણ જોઈએ એવો આરસનો પથ્થર મળતો નહોતો. દરેક શિલ્પને એને અનુરૂપ પથ્થર જોઈએ. ઘણા એ વખતથી માઇકલ એન્જેલો ભટકતા ઘણી દુકાનો ઘણા સ્થાનો જોયા પણ પથ્થર જોઈએ એવો મળે નહીં, એની આંખ ઠરે નહીં. એમાં એકવાર એ બજારમાંથી પસાર થતા હતા તો બજારને રોડને કાંઠે એમણે મોટો આરસનો પથ્થર જોયો. એ પથ્થર જોતા જ એનું મન ચોંટી ગયું કે આ પથ્થર મારે જે જોઈએ છે એ આ કામનો છે. કોનો હશે? આજુબાજુ જોયું તો એક આરસની દુકાન જ હતી, એટલે એમને લાગ્યું કે એમનો જ હશે. એટલે એમને પૂછવા ગયા કે સામે જે પથ્થર પડ્યો છે રોડને સામે કાંઠે, એ પથ્થર તમારો છે? તો કે અમારો છે અને ન પણ છે એવું છે. કેમ? એ હવે અમારે જોતો નથી, અમે ફેંકી દીધો છે, અમારે નકામો છે. એટલા માટે કે એને કોઈ ખરીદતું નથી, એટલા માટે કે શિલ્પની દ્રષ્ટિએ એ નકામો છે. કારણ કે એમાં થોડી શ્યામ, જુદા જુદા રંગની થોડી રેખાઓ છે. પથ્થરમાં રેખાઓ હોય તો પછી એને મૂર્તિ ન થઈ શકે, કારણ કે વચ્ચે ગમે ત્યાં શેડ બતાવે. એટલે કોઈ શિલ્પકાર લેતો નથી, અને એવડો મોટો છે, દુકાનમાં જગ્યા રોકે છે. એટલે અમે ઘણા વખતથી ફેંકી દીધો છે. કેમ તમે પૂછો છો, તમારે જોઈએ છે? તો કે હા, મારે એ જોઈએ છે, લઈ જાઓ. કેટલા આપવાના? કોસ્ટ કિંમત કેટલી? કંઈ નહીં, મફત. અમારે તો ઉપાડવાના પૈસા દેવા પડે એમ છે. એના કરતાં તમે લઈ જતા હો તો અમારે એટલો ફાયદો છે. માઇકલ એન્જોલે કે તો હું લઈ જાઉં છું, તમને હરકતની કોઈ હરકત નહીં, રાજી છીએ, લઈ જાઓ. માઇકલ એન્જેલો એ પથ્થરને લઈ આવ્યા. એમાં જે જુદા જુદા રંગની થોડી રેખાઓ હશે એને માઇકલ એન્જેલ એ એવી રીતે શિલ્પની અંદર ગૂંથી લીધી જે એની શોભા બની જાય, કોઈ કલર એમાં નાખવો ના પડે. અને એવું શિલ્પ કંડાર્યું કે ઈશુને વધસ્તંભ ઉપર ચડાવ્યા છે અને પછી એને નીચે ઉતારીને માં મેરી ઈશુના ડેડ બોડી શબને ખોળામાં માથું લઈને બેઠા છે, અને જે એની આંખમાંથી આંસુઓ અને ચહેરા ઉપર જે કરુણતા દેખાય છે, આજુબાજુ જે સ્નેહીઓ બેઠા છે એનું જે રુદન છે, એ અંતિમ ક્ષણો ઈશુની હતી. એ શિલ્પ કંડાર્યું, અને એ શિલ્પ વિશ્વ પ્રસિદ્ધ બની ગયું. અને આજે ઇટાલીમાં વેટિકન ચર્ચમાં એ શિલ્પ લગાવેલું છે. વિશ્વનું એક નંબરનું શિલ્પ હોય તો એનું નામ લખેલું છે નીચે, સોરો ઇન સ્ટોન, પથ્થરમાં વ્યક્ત થતી દિલગીરી. દર્શન માત્રથી આંખમાં આંસુ વહેવા માંડે એવું અદ્ભુત શિલ્પ માઇકલ એન્જલે કંડાર્યું. શામાંથી? નક્કામાં પથ્થરમાંથી. એવી રીતે સદગુરુ સંતો સત્સંગમાં સમાજમાં જે સાવ ફેંકાઈ ગયેલા છે એના ઉપર શબ્દના ટાંકણાથી એને અનુપમ શિલ્પ કંડારે છે, જે જગતમાં પૂજનીય અને વંદ્ય બની જાય. એવા ઘણા દ્રષ્ટાંતો છે. આપણે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ થાય છે, ફેંકાઈ ગયેલો પથ્થર છે, ફેંકાઈ ગયેલો વ્યક્તિ છે, જોબન વડતાલા, અનેક એવા અંગુલી માલ હોય તો એને બુદ્ધ પરિવર્તિત કરે છે. સમાજની દ્રષ્ટિએ એ ફેંકાયેલા છે, પણ એની જે સ્વાભાવિક કંઈક વૃત્તિઓ હશે એને ઉલટાની શોભામાં પરિવર્તિત કરવાની કળા એ સંતોમાં, સત્સંગના માધ્યમમાં છે. એટલે સરસ કહ્યું છે કે ભાઈ, સત્સંગથી કોણ ન સુધરે, પણ થોડુંક રસપાન કરવું જોઈએ તો જીવન સુધરે છે. માઇકલ એન્જેલોએ જે શિલ્પ કંડાર્યું તો એ શિલ્પ અંદર તો હતું જ ને, ખાલી ઉપર જે આવરણ કરતો હતો એ પથ્થર જ કાઢ્યો છે. મૂર્તિની એ જ વિશિષ્ટતા છે, ઉમેરવાનું કશું નથી હોતું, જે છે એને કાઢવાનું છે, ખોલવાનું છે. આપણે પરિશુદ્ધ આત્મા હોઈશું છે, પણ એટલા બધા સંસ્કારો પડી ગયા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, દમ, છળ, પ્રપંચ, મારું તારું, ધનની આકાંક્ષા, પદની આકાંક્ષા, સ્ત્રીઓની આસક્તિ, પુત્રોની આસક્તિ, માનની આસક્તિ, ખાવાની આસક્તિ, જોવાની આસક્તિ, પીવાની આસક્તિ, ઊંઘવાની આસક્તિ, કેટલી ન ગણી ગણાય એટલી બધી આ જે માયાની બધી જાળ છે એ આપણા ઉપર ચોંટી છે, એને સત્સંગના શબ્દોથી ધીમે ધીમે ધીમે ધીમે ઉખેડવાની છે. એક દિવસમાં થોડું શિલ્પ બન્યું હશે, માઇકલ એન્જેલો ગમે તેવો વિશ્વ પ્રસિદ્ધ શિલ્પકાર હોય તોય એનું કઈ મશીન તો આવતું નથી કે એમાં નાખી દે અને બહાર નીકળી જાય શિલ્પ. કેટલાય દિવસો લાગ્યા હશે ત્યારે ધીમે ધીમે એમાંથી શિલ્પ થાય છે. એમ સત્સંગ રોજ કરવો પડે, નિષદિન કરવો પડે. આપણે એકવાર કહ્યું હતું ને કે ભાઈ બ્રહ્માના કલ્પ જેટલી આયુષ્ય હોય, હવે બ્રહ્માનું આયુષ્ય કેટલું આયુષ્ય, એમ આપણે ત્યારે ગુણાકાર માંડ્યો હતો ને, બ્રહ્માની આયુષ્ય હોય આપણો એક દિવસ એટલે 8,64,00,000, એને ગુણ્યા 30 ત્યારે એક મહિનો થાય, એને ગુણ્યા 12 ત્યારે એક વર્ષ થાય, એવા 100 વર્ષ બ્રહ્મા જીવે. એટલા સમય સુધી સત્સંગ કરે ને કેવાનો, ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા સંતોનો સત્સંગ કરે ત્યારે આ જીવનું મૂળ અજ્ઞાન ટળે, એટલો સત્સંગ કરવો પડે. હવે આપણે તો શુક્રવારથી શુક્રવાર ની એમાંય ગપચી, એ પાછું સાંભળ્યું, કેટલું સાંભળ્યું, ન સાંભળ્યું, કેમ સાંભળ્યું. શિલ્પ કંડારવું કેટલું કઠણ છે જીવનનું. એ પથ્થર એ સોંપાઈ જાય ત્યારે ને ટાંકવા જાય ને ઉભો થઈને હાલતો થાય, શું કરવું, એ કેટલું સમર્પિત થવું પડે, કેટલી ધીરજ, કેટલી સહનશીલતા, કેટલા તીણા પ્રહાર સહન કરવા પડે ત્યારે એમાંથી નવું જીવન કંડારાય છે. આ બધી સત્સંગની આબેહૂબ ઉપમા છે, રૂપક છે. કરવાનું કામે એટલું છે ને, આમ જુઓ તો 3 વાક્યોમાં છે. આ દેહમાંથી હેત તોડીને આત્મામ કરવું, બહુ બહુ સીધું સાધું, બહુ જાજુ અઘરું નથી હો, 3 જ વાત કરવાની છે. આ દેહમાંથી હેત તોડીને આત્મામાં કરવાનું, આ લોકમાંથી હેત તોડીને ભગવાનના ધામમાં કરવાનું, અને દેહના સંબંધીઓમાંથી હેત તોડીને ભગવાનના ભક્તો સંતોમાં હેત કરવાનું, બસ આટલું જ કરવાનું છે. જન્મારો નીકળી જાય, થતું નથી ને, નથી થતું એવું નથી, પણ ઘણું કરવું પડે ત્યારે આવું થાય. ધીરજથી નિષદિન સત્સંગ કરતા કરતા કરવાનું છે. અને આખું શિલ્પ તૈયાર થઈ જાય, મતલબ બે વાતને આમ કમ્પેરિઝન સરખામણીથી જોવાની છે કે આપણું જીવન પરિશુદ્ધ થઈ જાય. કહો ને કે બધી રીતે શુદ્ધ થઈ ગયા, દોષો બધા નીકળી ગયા, શુદ્ધ થઈ ગયા, શિલ્પ તૈયાર થઈ ગયું, તો પણ ધ્યાન રાખવું પડે, એ હવે મહત્વની વાત સમજવાની છે. મૂર્તિ કોઈ પણ તૈયાર થઈ, હવે એમાં કશી જરૂર છે, છતાં એક જરૂર છે, રોજ એને હાથ ફેરો કરવો પડે, નહીતર ધૂળ જામી જાય. એમ આપણું મન ગમે તેવું શુદ્ધ થયું હોય તો પણ રોજ સત્સંગ કરવો પડે, નહીતર ધૂળ જામી જાય. ઘર ઉઘાડું રહેશે તો કચરો આવશે. ક્યારેક કોઈ ત્યાં દાખલા છે, બારી બારણા ઉઘાડા રહી ગયા, 2-3 કિલો સોનું આવ્યું, પણ તમારે કચરો તો વગર ઇન્વિટેશન આવશે. બહુ સરસ મજાની વાત છે, સંત જ્ઞાનેશ્વર પાસે એક મુમુક્ષુ આવેલા, અને જ્ઞાનેશ્વરજી એમને ખૂબ સત્સંગ કરાવ્યો. મુમુક્ષુ સારો હતો, બધું પીધું, દોષ નીકળી ગયા, શુદ્ધ થયો, સારી સ્થિતિ આવી. હવે એને એમ લાગે છે કે મને પર્યાપ્ત સ્થિતિ અનુભૂતિ થઈ છે, બ્રહ્માનુભૂતિ થાય છે. પણ સંત તો જાણી જાય ને, આવા મોટા સંત હોય એ તો બધું જાણે. એમણે કહ્યું કે જો મારે તને જે શીખવવાનું હતું, જે આપવાનું હતું, સંત જ્ઞાનેશ્વર કે મેં તને આપી દીધું, પણ એક છેલ્લો પાઠ છે શીખવા જેવો, એ હું નહીં આપું, એ એક સાધુનું તને નામ આપું છું, એમની પાસે તું જા અને એ તને શીખવાડશે, મારું નામ આપજે, મને ઓળખે છે. એમનું નામ ઠામ ઠેકાણું આપ્યું, પેલો મુમુક્ષુ સિદ્ધ સાધક જે ગણો તે એમની પાસે પહોંચ્યા. સાધુએ આવકાર આપ્યો જ્ઞાનેશ્વરના નામથી, વધારે હેત આપ્યું, કહ્યું કે મને તમારી પાસે કંઈક શીખવા, લાસ્ટ લેસન સમજો ને એવું કંઈક છે, હવે હું તો કંઈ જાણું નહીં પણ મને કહ્યું છે એટલે મને 15 દિવસ અહીંયા રોકાવાનું કહ્યું છે, તો મને શીખવાડો. ભલે કંઈ વાંધો નહીં, તમે રોકાવો, એમણે મોકલ્યા છે, જરૂર શીખવાડશું જો શીખી શકશો તો. પેલો મુમુક્ષુ ત્યાં રોકાય છે, પણ આ સંત બસ આખો દિવસ કંઈ શાસ્ત્ર વાંચે, કંઈ ધ્યાન કરે, જરૂરી ભિક્ષા માગી આવે એને ભિક્ષા પણ આપે, પોતે ભિક્ષા કરે, ધ્યાન કરે, સૂઈ જાય, બસ બીજું કંઈ ઉપદેશ આપે નહીં. હવે પેલો તો શીખવા આવ્યો છે, એને હશે કે કોઈ રહસ્ય બતાવી દેશે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ આમ જાય, અઠવાડિયું થયું, અઠવાડિયું બાકી રહ્યું, એટલે અઠવાડિયું પૂરું થયું એટલે પૂછ્યું કે ગુરુદેવ કંઈ શીખવા જેવું શીખવો. તો મેં તને પહેલાં કહ્યું છે હું જરૂર શીખવાડીશ, શીખી શકે તો, મારું શિક્ષણ ચાલુ જ છે પણ જો તું શીખી શકે તો. આ છેલ્લામાં છેલ્લો પાઠ તો હું ભણાવી જ રહ્યો છું, હવે પહેલાને કંઈ સૂઝ પડે નહીં. સારું છે આવા ગર્ભિત રહસ્ય દ્વારા હવે શિક્ષણ આપતા સંતો નથી, નહીતર આપણે તો કાંઈ શીખત નહીં, બોલી બોલી થાકી જાય તોય નથી સમજતા અમને. ખરેખર મને ઘણી વાર થાય, મેં એવા એવા મુદ્દા કહ્યા હોય કે હવે તો અજવાળું થઈ જશે હો, લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે હો, લોકોના વહેમ ટળી જશે હો, એને થોડો સત અસતનો ખ્યાલ આવી જશે હો, એને વિવેક આવી જશે હો, હવે એ જ્યાં ત્યાં નહીં ભરાયો. પણ પાછું એમ નમ જ હોય, જ્ઞાન ન થાય. એના ઘણા કારણો છે. એક તો એ એમ સમજે છે કે હું જે સમજું છું બરાબર છે, આ જે કહેવાય છે બીજા માટે છું, એટલે કોઈ હિસાબે ન થાય. હવે તમે એકબીજા એમ સમજો કે મારા માટે નથી બીજાને માટે છે, આ એમ સમજો મારા માટે બીજા માટે, કોના માટે છે એ જ ખબર પડે નહીં. એનું કારણ નથી સમજ્યા, એનું કારણ એટલા માટે છે કે મને કોઈ પણ એવા પ્રવચન પછી મોટા ભાગના કોઈ પ્રશ્ન કરતા નથી. એનો અર્થ શું થયો કે એના એ ટોપિક ઉપર એને કોઈ જ વિચાર નથી કર્યો, નહીતર તો તરત પકડી લે ને કે ભાઈ તમે આ વાત કરી છે પણ એમાં થોડુંક અમારે આટલું જાણવું છે કે આમાં શું છે એમ, પણ કોઈ પૂછવા નથી આવ્યો. એનો અર્થ શું છે કે એને હાથમાં જ નથી લીધું. આટલું કહેવાય છતાં નથી આપણે સમજી શકતા. તો મૌન વાણી ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ એ કેમ સમજાય? એટલે સારું છે બોલીને ઉપદેશ અપાય છે. એટલે પેલા સાધુ કહે છે કે હું તો તને શિક્ષણ આપું જ છું પણ મેં તને કહ્યું તું જો તું શીખે તો. એ તો કઈ ઉપાય ના રહ્યો બોલવાનો. ધીમે ધીમે કરતા 15 દિવસ પૂરા થઈ, એટલે પેલા એ કહ્યું કે સારું જે થયું તો આપણે તો મુદત પૂરી થઈ, એટલે ગુરુ પાસે જતા રહીએ. કદાચ આવી રીતે ધીરજથી સમય પસાર કરી દેવો એ પણ શિક્ષણ હોઈ શકે, આવો અર્થ લીધો. પછી કહ્યું બાપજી હવે 15 દિવસ પૂરા થયા છે તો હું જાઉં, કઈ વાંધો નહીં, મેં તો તને આમંત્રણ આપ્યું નથી અને મારે કોઈની જરૂર નથી, તારે જવું તો જા, પણ તું શીખ્યો? શું શીખે ખબર જ નથી પડી કઈ, અને તમે કઈ શીખવાડ્યું નથી. આપણે તમે છે એમ જ કહે છે, અમારે ઘણું ભણવું છે, માસ્તરને જ આવડતું નથી, એવું જ છે. એટલે આપે કઈ શીખવાડ્યું નથી. વાત થોડી લાંબી લાગે છે પણ મર્મ છે એ સમજવા માટે આ કહેવું પડે છે કે આપણે આવું જ કરીએ છીએ. અને પછી પેલા સાધુએ કહ્યું કે મેં તો કંઈ તને આમ કહ્યું નથી, શીખવા જેવું શીખ્યું પણ તું પકડી શક્યો નથી, પણ તને હવે કંઈ પૂછવું હોય તો પૂછી લે ને પછી જા. કે પૂછવા જેવું તો મને બીજું તો શું હોય, પણ એક મને તમારી વિચિત્ર વાત ન સમજાણી એ હું પૂછી લઉં એટલે મને પછી આખી જિંદગી ખટકે નહીં. હા પૂછી લે કે તમે જે બીજું ધર્મ ધ્યાન કરતા, શાસ્ત્ર અધ્યયન કરતા, ભિક્ષા કરતા, આ સમયે સૂઈ જતા, સમયે ભિક્ષા કરતા, એ બધું મને તો કોઈ વાંધો નહોતો, પણ એક વાત, તમે જે સામે લોટો પીડ્યો છે એ લોટાને તમે રોજ વહેલા ઉઠી પહેલું કામ લોટો માંજવાનું કરો, સાફ કરી અને મૂકી દો. રાતે સૂતા પહેલા પાછો માંજો ને પાછો મૂકી દો, પાછો સવારે ઉઠીને પાછો એ જ લોટાને ફરી માંજો ને પાછો કોરો કરીને મૂકી દો, પછી સાંજે પાછો એ જ લોટાને લઈ પાછો માંજો કોરો કરીને મૂકી દો, પછી સવારે ઉઠીને પહેલું કામ એ જ કરવાનું, ઓલો લોટો ઉટકવાનો, માંજવાનો, સાફ કરવાનો, લોછો કરીને મૂકી દો. આ લોટાને વાપરવો નથી, કશું કરવું જ નથી, તો પછી તમે આને રોજ ઘસ ઘસ શું કરો છો? રાતે સાફ કરીને મૂક્યો છે તો સવારમાં પહેલું ઉઠીને એ કામ કરવાનું, પછી તમે દાંતણ પાણી કરો, તો એવું શું એમાં છે? તો કે બસ બેટા, આજ તને મેં શિક્ષણ આપ્યું પણ તું સમજી શક્યો નહીં. સારું થયું તે પ્રશ્ન કર્યો, તને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે, તું આમ વિશુદ્ધ પણ થઈ ગયો છે. તને હવે એમ છે કે હવે મારામાં કોઈ માયાનો દોષ નથી, પણ યાદ રાખજે આ લોટા જેવું ચકચકિત મન થઈ ગયું હોય તો પણ ચાલ બેટા તને બતાવું. સવારે માંજેલો લોટો છે ને અત્યારે આંગળી ફેરવ, આંગળી ફેરવી તો ધૂળ હતી, જો ધૂળ આવી ને આમ બેટા તને એમ લાગે કે હવે મારે સત્સંગની જરૂર નથી, તો તને ધૂળ ભરાઈ જશે, માટે સત્સંગ કરતો રહેજે. તું માનતો ને કે હવે મારે કોઈ જરૂર નથી, હવે તું પહોંચી ગયો છે, પહોંચેલા પહોંચેલા પણ પડ્યા છે, પહોંચેલા પણ પડ્યા છે. એટલે એક આ લાયસન્સ ને બધું ગાડીઓનું ચેક કરતા હોય ને ટ્રેનિંગ ગાડીની આપતા હોય ને, એમણે બહુ સારા એમણે એક વિધાન બહુ સરસ કરેલું કે કોઈ ડ્રાઈવર શીખતો હોય ને ત્યારે આગળ પાછળ કંઈ બોર્ડ લર્નિંગનું બોર્ડ માર્યું હોય, ડ્રાઈવર શીખાવ છે, શીખે છે એવું લખ્યું હોય, એવું કર્યું હોય, નકર એલ કર્યો હોય. એટલે એમણે સરસ કીધું એ કે શીખી જાય ને એની પાછળ પણ લખવું જ જોઈએ કે ડ્રાઈવર શીખી ગયો છે, એ લખવું જ જોઈએ. કારણ કે શીખે છે એમાં પોતે પણ સાવધાન રહે છે અને બીજા પણ સાવધાન રહે છે. પોતે પણ સાવધાન રહે છે કે હું શીખું છું, અને એનું એલ વાંચીને આ શીખે છે એવું લેબલ વાંચીને સામા વાળા બે ફૂટ આઘા હાલે, ક્યારે આમ કરી નાખે એ નક્કી નહીં. એટલે સમાજમાં આમાં કોઈ છેતરાય નહીં, પણ જેને પોતાને થાય કે હું હવે શીખી ગયો છું, એ પોતે છેતરાય, પોતે પડે અને લોકો પણ પડે, માટે એને તો ખાસ જરૂર છે કે હવે આને સાવચેતીની જરૂર છે. એટલે તને એમ થશે કે હવે મારે સત્સંગની જરૂર નથી, તો બહુ મોટી ભૂલ થશે, રજ ઘૂસી જશે. અને વાત સાચી છે, મહારાજા ભરતજી, જડ ભરતજી, ચક્રવર્તી રાજા વૃષભદેવના દીકરા, ચક્રવર્તી રાજ્ય મૂકીને પુલહાશ્રમમાં જઈને તપ કર્યું, કેટલી સાધના, કેવા ઊંડા ઉતર્યા, કેવી બ્રહ્માનુભૂતિ, રાત દિવસની ખબર ન પડે, સંધ્યા ગાયત્રી પણ ભૂલાઈ જાય એવી રીતે વિહરનારા, ઉચ્ચ સ્થિતિના દેવતાઓ જેને વંદન કરવા આવે એવા ભરતજી મહારાજ. એટલે શ્રીજી મહારાજે એ 17મા વચનામૃતમાં કીધું કે ચમત્કારી ઘટના છે, ચમત્કારિક આખ્યાન છે. આવું થાય નહીં પણ જો છતાં રજ કરી ગઈ ને, એ ખાલી નદીમાં સ્નાન કરવાને તર્પણ કરતા સૂર્ય અર્ઘ્ય આપતા એક મૃગલાનું બચ્ચું, ટૂંકમાં વાત કરીએ જાણો છો, એટલે એ હાથમાં આવ્યું ને દયા આવી ગઈ, સદગુણ હતો. અને હરણના બચ્ચામાં એવો મોહ થઈ ગયો કે હવે હરણનું બચ્ચું આગુ પાછું જાય છે તો ચેન પડતું નથી, હરણનું બચ્ચું મોટું થાય તો વનમાં ક્યાંક ફરવા ચરવા જતું રહે તો એનું ગોતવા જાય, પુકાર કરે, એ મૃગબા ક્યાં છે તું, અવાજ સાંભળીને આવે. અને જેમ કોઈનો દીકરો ખોવાઈ ગયો હોય ને ખુશી થાય, એટલો ખુશી આ ભરતજી મહારાજ થતા મૃગને જોઈને. એમાં એનો અંત વખત આવ્યો અને હરણ એની સામે જુએ છે, આ એને આ એની સામે જુએ છે, અને થાય છે કે હું જઈશ તો આનું શું થશે. અરે ભાઈ, એનો તો આખો વનવગડો છે, પણ છતાંય એમાં મન રહ્યું, દેહ પડ્યો, બીજો અવતાર એને હરણને પેટે હરણનો આવ્યો, હરણ થયા, પશુ મનુષ્યમાંથી સિદ્ધમાંથી પશુ થઈ ગયા. આવી ભૂલ સાથી થઈ, બોલો, કોઈ એને કહેનારું નહોતું, સહેજ જ કોઈ સાથે સંતો હોત તો એની યાદી આપત કે તમે તો મહારાજા છો, તમે હુકમ કર્યો હોત રાજામાં તો આવા હજારો મૃગલાઓ, રૂરૂ મૃગો તમારી પાસે આવીને ઢગલો કરી દેત, ત્યારે એકમાં શું બંધાયા? રે રે બંધાયો જગત તજનારો એક મૃગ બાળ માહી. એટલે સહજાનંદ સ્વામી વચરામૃતમાં કીધું છે, મોટું પદાર્થ હોય એ જ વિઘ્ન કરે, તુચ્છ પદાર્થ વિઘ્ન ન કરે, બંધન ન કરે, એવું નથી. રજ ઘૂસી જાય એટલે શબ્દો જોઈએ, સત્સંગના શબ્દો જોઈએ, સહવાસ જોઈએ. ખાલી સાંભળીને ભાગી જઈએ મેળ ના પડ્યો, કાનમાં ઇયરફોન ઘાલીને તમે સાંભળે જ રાખો તો સારી વાત છે, પણ એ સહવાસ જોઈએ ત્યારે માણસ બચે. હાથ ફેરવવા વાળો, રજ ઝાપટવા વાળા જોઈએ. એટલે મહારાજે મધ્યના 55માં કહ્યું છે, બહુ મહત્વની વાત છે આ બધી, યાદ રાખજો, પીજો. મહારાજ કે હૃદયરૂપી સોનીની પેઢી છે ને માયારૂપી સોની, સંકલ્પ વિકલ્પ રૂપી હથોડો લઈને સતત ટચ ટચ ટચ ટચકા મારે છે. અને જેમ સોની હોય એ કોઈ ધણીની નજર સેજ ચૂકે તો સોનું કાઢી રૂપું બેળવી દે, સોની સોનું કાઢી લે, એમ સેજ ગાફલ થાય. એટલે માયારૂપી સોની છે એ સંસારના રજોગુણ તમોગુણ કામ ક્રોધ લો મોહ એ રૂપી રોનું સોનું, એટલે સોનું કાઢી અને રૂપું ભેળવી દે, ત્રાંબુ ભેળવી દે. એટલે શુદ્ધ કંચન હોય એ ભેગવાળું થઈ જાય. આવી રીતે માયાનો પ્રવેશ થઈ જાય છે. પછી ભાઈ એને કેટલું તપાવે ત્યારે એ શુદ્ધ પાછું સોનું થાય. ભરતજીને 3 જન્મ લાગ્યા, હવે આપણે ધ્યાન ના રાખીએ શું થાય. પણ ડર નથી હોતો કોઈને, કોક કોકને ડર હોય કે લા ભાઈ ચેતજો, હવે આમાં કાંઈ બંધાવા જેવું નથી, જાગૃતિ રાખવા જેવી છે. એટલે મહારાજે 38માં વચનામૃતમાં કહ્યું કે વ્યવહાર તો દેહ કરીને ગમે તેટલો કરો, પણ મન તો જનક રાજાના જેવું નિર્વાસને જોઈએ. બહુ કઠણ છે પણ સત્સંગથી થાય છે, કરવા ધારે એને થાય છે ને ભાઈ, નથી થતું એવું નહીં. પણ આપણે ગુડિયા વાળ્યા હોય કે ન થાય તો ન થાય, બાકી તો જેદી તેદી તો કરવું જ પડે. એટલે પહેલી વાત એ છે ભાઈ, સત્સંગમાં આપણને આપણી ભૂલ ઓળખાય, પણ ઓળખવા માંગે તો હવે આ બધી વાત છે. અને બીજી વાત કે ભૂલનો સ્વીકાર કરવો એ તો એનાથી ને કઠણ છે. એક દાદા મારી પાસે ક્યારેક ક્યારેક આવે છે, એટલે મેં કીધું હવે તમે દાદા થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, હરિભજન કરો છો, શ્રીજીનું ધ્યાન ભજન કરો છો, હવે બધી મોહ મમતા મૂકીને આપણે એક ભગવાનમાં ધ્યાન રાખવું, મન દેવું એમાં, અને મોહ મમતા ન રાખી. મને કહે સ્વામીજી બિલકુલ નહીં, આપણે મોહ મમતા છે જ નહીં, આપણે નિર્લેપપણે ઘરમાં રહીએ છીએ, બસ ભગવાનનું ભજન કરીએ છીએ, હવે આમને તો પછી શીખવવું શું, બોલો. આ ખાલી રહીએ ઘરમાં એટલું, બાકી કોઈ મોહ મમતા નહીં. પાછો રોજ એનો ઘરમાં ઝઘડો ચાલે, આમ કેમ નથી, આને કેમ કર્યો, છોકરાના છોકરાને બરાબર કેમ સાચવો નથી, આના લુગડા કેમ નથી આમ કર્યા, આને પડતો આખડતો હોય તો સાચવતા કેમ નથી, બરાબર આમ કેમ કરતા નથી. મોહ મમતા છે તો ઝઘડો થાય છે, જો ન હોય તો ઝઘડો શેનો. નિર્લેપ હોય એને ઝઘડો શું, કર્તવ્ય હોય તો કરે, છોકરાને છોકરો પડી ગયો હોય તો સંભાળી લે, પણ એના માટે ઝઘડવા જ ન જાય. એની સગી માને એની કાંઈ નહીં પડી હોય છોકરાને, તો આજે આ દાદાને ચિંતા થાય, ઘરમાં ઝઘડો થાય, અને પાછા માને શું, મને કઈ મોહ મમતા નથી. ડોક્ટર આપણને પૂછી પૂછીને ઠડ નીકળી જાય, તમને અહીં દુખે પેટમાં, તો ના ન્યાય નથી દુખતું, અહીં દુખે ન્યાય નથી દુખતું, અહીં દુખે તો ન્યાય નથી દુખતું, અહીં દુખે તો ન્યાય ક્યાંય દુખતું જ નહીં, તો શું થાય છે એ જ ખબર નથી પડતી, તો ઈલાજ જ નહીં ને કઈ. ભૂલનો સ્વીકાર તો થવો જોઈએ ને. ડોક્ટર કે ભાઈ આ થાય છે આ થાય છે આ થાય છે, હે એક જણો ગયો ડોક્ટરે કીધું સુઈ જાઓ, સુઈ ગયો, હવે એટલો બધો શરીરમાં પસીનો, એટલે ડોક્ટરને પોતે અડવું ઠીક ન લાગ્યું, એટલે ડોક્ટર એની આંગળી લઈને આમ દબાવ્યું, અહીં દુખે, દુખે છે અહીં દુખે છે, ઓ ડોક્ટરને થઈ ગયું કે અહીંયા દુખે છે, લીવરમાં તકલીફ, અહીં દબાવ્યું દુખે, અરે રા રા મરે ગયો, તમે ત્યાં ક્યાં દબાવ્યું, પણ ડોક્ટર સાહેબ તો માણસ છો કે રાક્ષસ છો તમે, ડોક્ટર કે અહીંયા દુખે છે, ડૂટી નીચે દબાય દુખે, અરે રા રા પણ તમે શું કરો છો સાહેબ, બહુ દુખે, પાછળ દબા, અરે પણ રેવા દો સાહેબ, અહીં હાથળે, અરે પણ તમે મૂકી દો, ડોક્ટર કે જ્યાં દબાવું ત્યાં દુખે, અને દર્દ કયું છે, આ બાજુ તો બધા આડે નાખે, આ બધા નાખે, ડોક્ટર ને ખબર પડી નઈ કે આ ત્યાં કઈ પ્રકારનો દર્દ છે ભાઈ, તને તને જ્યાં દબાવ ત્યાં, અરે પણ ડોક્ટર સાહેબ દુખે જ ને, તમે મારી જે આંગળી લઈને દબાવો છો એમાં ચાકુ વાગ્યું છે, એની આંગળીમાં પીડા છે, આંગળી પાકી હોય એમાં ચાકુ વાગ્યું, જ્યાં દબાવીને દુખવાનું છે, અહીં જ દુખતું પણ અહીં દુખે છે, પણ બોલવું જોઈએ ને ડોક્ટર સાહેબ અહીંયા પીડા થાય છે, શું દવા થાય? નિખાલસ થવું, ભૂલનો સ્વીકાર કરવો તો દવા થાય છે. આ રવિવારે આપણે પહેલા જયારે સભાઓ લેતા